આપણને લડીને અસર ઓછી થાય માટે છુટકારો નથી એમને, બીજી અસર વધારે થવાની. લડીની અસર આપણને ઓછી થવાની છે, જે લડે નહીં સત્યાનાશ થાય છે એવી જે અસરો છે તે આપણને ઓછી થવાની છે. કારણ કે આપણો દેશ આમ સંતો નો છે, ફૂંસાઈ છે, ગમે તે નાદાર નાદાર તો સંતો છે, ભલે નાદાર છે પણ સંતો છે ને. પણ બીજું બધું બહુ નુકસાન કરશે, કુદરત વિફરવાની છે. શું થયું? કુદરત વિફરવાની, દરિયો વિફરશે, કિનારાના બધું ધમાચકડી બોલાય છે. શું કહ્યું? અને અંદર કિનારાનું આમ કરશે, અંદર થતે બધા ધરતીકંપો થશે અને પછી રોગચાળા ફાટી નીકળશે. શું કહ્યું? સત્યાનાશ વાળી દેશો લોકો. ખોટું નથી, આ થવાની તૈયારી જ છે બધી. એક વર્ષ ના થઈ પણ આવી રહ્યું છે એનો હિસાબ. હા, એનો હિસાબ જ આવી રહ્યો. અને વસ્તી સાથે હાડા ચારા બધી છે તે બે બધ રહેશે. માટે અત્યારે પૈસા પૈસા હોય તે દાન બાન કરીને રાગે પાડી દો બધા. સારી જગ્યાએ આપણી પછી પસ્તાવો ના થાય. શું કહ્યું? પછી પસ્તાવો ના થાય. દુખિયા ના માટે, બીજા લોકો ના માટે કઈ ને કઈ વાપરો. શું જયારે દવા ના મળતી હોય, દવા બિચારા દવા ને ખોરતા હોય પૈસા આપો તમારી પર હોય તો. શું પણ સારી રીતે વાપરો, હોય તો ના હોય તો આપડે આપડે આપડે દિવસો કાઢો સારી રીતે. શું કહ્યું? પણ આ વખત આવી રહ્યો છે બહુ ખરાબ. અને જગત માં એવું રાખવું કોઈ મરશે નહીં એવી ભાવના રાખી આપડે. એટલે આ તો મેં એ સંદર્ભમાં લખ્યું કે શું કે છે, ગાયત્રી પ્રચારક પૂજ્ય આગળનો ભાગ છે ને, સેકન્ડ હાફ, કે અમુક ગાયત્રી પ્રચારક રામશર્મા આચાર્ય બધા સવારમાં છે ને દાદા, ત્રણ વખત એમ કે ત્યાંથી એમ કે એના મોજા પ્રસારિત કરે છે. એ સમયે આપણે એમ કે ધ્યાનમાં બેઠા હોય તો એ મોજાની અસર આપણી પર સારી થાય, એને કારણે આમ કે આપણા પોતાની જે શક્તિ હોય વાપરી રહ્યા છે લોકો. શું કહ્યું? પોતાની જે જે શક્તિ હોય ને વાપરી રહ્યા છે. જરા સારું કેવાય, નહી તો પછી શક્તિ ના હોય ભાવના વાપરવી કે જગત નું હા કલ્યાણ થાય. શું કહ્યું? આપડી ભાવના ના બગાડ છો જગત તો. હા, કુદરત એની મારે કેર વર્તા રહેવાની છોડે, કારણ કે સાથી કેર વર્તાવાના છે કે એને તો ઘઉં ને કોંકડા બે છૂટા કરવા છે. હવે ઘઉં ની ગુણ કહેવાય છે આ, અને છે કોંકડા 40%, ઘઉં ની ગુણ માં 40% કોંકડા એ ઘઉં કહેવાય ખરા? અત્યારે કહેવાય, કહેવાય રહ્યા છે 40% કોંકડા ના કેર કે લોક ઘઉં ની ગુણ. એટલે આ કુદરત શું કહે છે, ઘઉં ને કોંકડા બે જુદા પાડી આવશે, મશીનરી મૂકી દેશે તે કોંકડા બટ્ટી માં મળી જશે અને કોંકડા ઘઉં માં. ફોરી ને બધા પેપર વાળા પૂછે મને કોંકડા કોણ કે છે અને ઘઉં કોણ જુદા પાડી આવી જશે તો અમે ઓળખીએ કે ભાઈ આ ઘઉં આવ્યો નહીં કોંકડા. હું ઓળખવાની જરૂર નથી, પણ જયારે હું વિશેષણ આપું છું કે બીજી ક્વોલિટી એવી છે, પરાણે ભ્રષ્ટાચાર કરવા પડે છે. આ બે જ ક્વોલિટીઓ છે. જયારે પરાણે ભ્રષ્ટાચાર કરવા પડે છે, ઘઉં છે બિચારા, કારણ કે અંદર ઘઉં ને ગુણ માં રહેવાનો રિવાજ જ હતો. આ પહેરી ગયા છે ઘઉને બિચારા ફજત થવાનું છે. કરી રહ્યા છો? કરવો કે નહીં? કરી રહ્યા છે પણ પરાણે કરી રહ્યા છો માટે રિસ્પોન્સિબિલિટી ઓછી છે. શું છે આ જે કરાવડાવે તેની રિસ્પોન્સિબિલિટી છે, તેની તેને તેનું આ તેના માટે આ કુદરત દીકરી છે. આ કુદરત દીકરી છે એના માટે, આ વિશ્વયુદ્ધ વિશે બધું એના માટે છે. પછી પછી જોજો, હા એવો કાળ આવી રહ્યો છે કે સત્યુગમય નતો એવો કાળ આવી રહ્યો. સત્યુગમન તો એવો કાળ આવી રહ્યો, કારણ કે ભીડ બંધન આવી ગયા પછી ભીડ નહીં રે, ગાડીમાં ભીડ નહીં રે, બસોમાં ભીડ નહીં રે. અત્યારે તો ભીડ જ્યાં જોયો ત્યાં કીધું નહીં. અરે પોસ્ટ ઓફિસ ત્યાં કીધું ને, ત્યાં લેવા ગયા ને ત્યાં કીધું બાજુ રહ્યા. તે ભીડ બંધન ભગવાન આવી રહ્યા છે. એમનું તો એવું છે, એમનો અનુભવ એવો છે કે અત્યારે 70% લોકો સારા છે, અત્યારે પણ 70% લોકો સારા છે એવો એમનો અનુભવ છે. એમનો અનુભવ એવો છે લોકો સાથેનો કે લોકોમાંથી 70% લોકો સારા છે. સારું છે, તમે તેથી સુખી છે ને? તે સુખી તેથી છે ને? હા તેથી સુખી છે. બધા માણસ સારા છે, પણ ખરાબ બધા સારા. 70% કેમ? 70% કેમ? બધા સારા છે. મારો જિંદગીનો અનુભવ 80-90% માણસો સારા સાથે પસંદ કરે. ફરી 20% માણસ થાય એવા 80% 4 પગ માં જવાના છે. તે તું અત્યે થી જજો. શું કહ્યું? એસી ટકા 4 પગ માં જવાના છે. ત્યાં અમારે આમાંથી મરીને જ જવાના સીધા ત્યાં. તમે સમજ પડી? લોકો વિધ્ય કરાવ્યા. આ મારા મોટા બેને બે મારું ભેગું હતું અને 10 લાખ ની મિલકત હતી. ત્યાં મોટા બી મને 1 લાખ ની આપીને ફરી ગયા કે આવું તારું કશું એવું નહીં. બાપ દીકરા ને આવું બધું જોન તો આને જ ભંગ કર્યો પડે. તમારે બધું નહીં પડતી કલયુગ ની અસર છે. શું કરે બિચારા? અસર કલયુગ ની છે. આખા ગામમાં ઘી ચોખ્ખું કરવા જઈને ચડ્યા કરું. પટેલ કોણ છે? પુસ્તક વાંચ્યો, એમાં શું સાક્ષાત્કાર થયા, શું અનુભવ થયા એ પુસ્તક તે બધું કઈ આપ્યું. પુસ્તક વાંચ્યો, આનું વર્ણન કરવા જોઈએ ને 3 કલાક થાય. એના કરતા પુસ્તક વાંચી લેજો. આપણે પુસ્તકમાં મેં લખ્યું છે બધું, શું શું અનુભવ થયા છે. સમજ ને? આનું વર્ણન કરવા જોઈએ પાર ના. સમજ ને? તમારે શું શું બીજું પૂછવું છે? કશું પુસ્તકમાં લખેલું છે બધું. પુસ્તકની પ્રાપ્તિ ક્યાં લીધે? પુસ્તક આપજો. જો તમારી ક્રિયાના જોતા નથી. શું છે તમે? ક્રિયા હા, ક્રિયા શું છે? શું છે એ બતાવીએ છીએ. જો ક્રિયા વાળતા નથી. જગત શું કરે છે? ક્રિયાઓ વાળે છે અને અભિપ્રય ફેરવતા નથી. શું કરે છે? જગત નો ધંધો છો. બધા સંતો ક્રિયા વાળ વાળ એ પણ કરો, એ પણ કરો, બધા બંધ કર્યું. મારી શું કરાય? શું કરે છે? મારું આગળ બંધ થશે કે બંધ કરો ને? થઈ ગયા છે. અભિપ્રાય થયો નથી. હા શું થાય? અભિપ્રાય ભયો નથી. આવો નહી કરી ટાઈમ થઈ જતી રહે અને આ અભિપ્રાય પણ હવે નવું થશે. કામ કરતા વસ્તુ થી મુક્ત થવાનું છે, વસ્તુ છોડવાની નથી. આપડે મહારાજ ને કઈ વાત, તમે બાપજી તમે ચીકણી છોડી દો ને, ચીકણી વાંધો નહીં કે છે, ચીકણી બાળી દે ગમે તે વિષય પર, જેવા વિષય માં તારું મન ચીજ ઘટ્યું છે બધા વિષય જ છે, બધું છે બધા ચીકણી માં કઈ ખાતી હોય આપણને હોય એવું આપણ છે. મિત્ર સમાન થાય દુશ્મન થઈ જાય, અભિપ્રાય બદલી જાય. તમને સમજાય ને આપડે સિદ્ધાંત રાખો. તમે કહો છો કે ડિસ્ચાર્જ થઈ જવા દો, તમે અમને ડિસ્ચાર્જ બંધ કરવા મોડા બોલાયો, ડિસ્ચાર્જ બંધ કરવા મોડા બોલાયો, ડોક્ટર ને બોલાય ડિસ્ચાર્જ બંધ કરવા. તમે પાછું આવું કેવી બુદ્ધિ વાપરી, પણ એમનો ડિસ્ચાર્જ છે થઈ જવાનો ડિસ્ચાર્જ. હા પણ ડિસ્ચાર્જ છે, ડોક્ટર બાક્ટર બધા હાથે ડિસ્ચાર્જ, એકલા ડિસ્ચાર્જ થયો કઈ બુદ્ધિ વાપરી આજે. વાત તો છે ને, તે ભગવત પડે ને, વીલ કરેલું ને મટે ભાઈ નામનું, ગેમરાજી માં રહ્યા કરો વગાઈ જાય કુદર. અહંકાર નો ખોરાક કુદરત છે, અહંકાર નો ખોરાક કુદરત છે. ખોરાક કેવું બને, અહંકાર એનો ખોરાક છે તો એની નીચે એને પેલો કુદરત લખે પોતાની આવડે થી. એટલે આ લોકો તો લખવાય ના દેવું જોઈએ. એ મને દાદા બહુ વખત વિચાર આવે છે પોતાના અભિપ્રાય નીચે કુદરત નહી, મને બહુ વખત વિચાર આવે છે કે આ લખેલી ચોપડીઓ મારી તો હા આપવી જોઈએ. કુદરત નો ખોરાક અહંકાર છે, અહંકાર એ જ કુદરત નો ખોરાક છે એમ કેવા માંગે, એનો ખોરાક અહંકાર એનો ખોરાક છે કુદરત એવું કેવા માંગે છે. એના બદલે નીચે લખી કુદરત ગાડી કઈ ગમ ગઈ, કલકત્તા ના બદલે ગઈ કન્યાકુમારી લોચા પડે એ કે છે ને, એ કે અહંકાર એનો ખોરાક છે એટલે કુદરત નો ને. અહંકાર એનો ખોરાક છે એમ કે, કુદરત નો ખોરાક અહંકાર છે, અહંકાર એ કુદરત નો ખોરાક છે એમ કે, એનો ખોરાક છે એમ કહીએ. હા એટલે બરાબર છે ને, એ ફરી વખતે એને મજબૂતી અપાય છે, અહંકાર એનો ખાસ ખોરાક જ છે. હા એવું જ થયું ને દાદા, અહંકાર કુદરત નો ખોરાક છે.